શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 15 મદાલસાનો અલર્ક ને રાજનીતિનો ઉપદેશ. સુમતિ કહે છે, આ પ્રમાણે માતા દ્વારા દરરોજ સારી રીતે ઉછેરવામાં આવતો અલર્ક મોટો થયો, થોડો મોટો થયો. કુમારાવસ્થામાં પહોંચ્યા બાદ તેના ઉપનયન સંસ્કાર થયા. ત્યાર પછી તે બુદ્ધિમાન રાજકુમારે માતાને પ્રણામ કરીને કહ્યું, માં, મારે આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે અહીં શું કરવું જોઈએ, આ બધું મને કહો. મદાલસા બોલી, બેટા, રાજાભિષેક થયા પછી રાજાએ તેના ધર્મને અનુકૂળ ચાલીને આરંભથી જ પ્રજાને પ્રસન્ન રાખવી, સાતે વ્યસનોનો પરિત્યાગ કરી દે. સાતે વ્યસનો કહેતા કટુ વચન બોલવું, કઠોર દંડ આપવો, ધનનો અપવ્યય કરવો, મદિરા પીવી, સ્ત્રીઓમાં આસક્તિ રાખવી, શિકાર ખેલવામાં વ્યર્થ સમય ગુમાવવો અને જુગાર રમવો, આ રાજાના સાત વ્યસનો છે. તેનો પરિત્યાગ કરી દે, કેમ કે તે રાજાના મૂળનું છેદન કરનારા છે. પોતાની ગુપ્ત મંત્રણા બહાર ફૂટી જવાથી તેનો લાભ ઉઠાવીને શત્રુ આક્રમણ કરી દે છે. તેથી આવું ન થવા દઈને શત્રુઓથી પોતાની રક્ષા કરવી. જેમ રથી રથની ગતિ વક્ર હોવાથી આઠે પ્રકારના નાશને પ્રાપ્ત થાય છે, તેની ઉપર આઠે દિશાઓથી પ્રહાર થવા લાગે છે, તે જ પ્રમાણે ગુપ્ત મંત્રણા ફૂટી જવાથી રાજાના આઠે વર્ગોનો નાશ થાય છે. આઠ વર્ગ કહેતા, ખેતીની ઉન્નતિ, વ્યાપારની વૃદ્ધિ, કિલ્લો બનાવવો, પુલ બનાવવા, જંગલમાંથી હાથી પકડીને મંગાવવા, ખાણો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો, આધીન રાજાઓનો કર લેવો અને નિર્જન પ્રદેશને આબાદ કરવા, આ આઠ વર્ગ કહેવાય છે. રાજાએ વાતનો પણ પત્તો લગાવતા રહેવું જોઈએ કે શત્રુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દોષથી અથવા શત્રુઓના બહેકાવવામાં આવીને પોતાના મંત્રીઓમાંથી કોણ દુષ્ટ થઈ ગયો છે અને કોણ વફાદાર છે, કોણ આપણો સાથી અને કોણ શત્રુ સાથે મળેલો છે, આ પ્રમાણે બુદ્ધિમાન ગુપ્તચર નિયુક્ત કરીને શત્રુના ગુપ્તચરો પર પણ દ્રષ્ટિ રાખવી જોઈએ. રાજાએ પોતાના મિત્રો તથા માનનીય બંધુ બાંધવો પર પણ સંપૂર્ણ વિશ્વાસ કરવો ન જોઈએ, પરંતુ જરૂર પડે ત્યારે પણ ત્યારે શત્રુ પર પણ વિશ્વાસ કરી લેવો જોઈએ. કઈ સ્થિતિમાં શત્રુ પર ચડાઈ ન કરીને પોતાના સ્થાન પર સ્થિત રહેવું ઉચિત છે, શું કરવાથી પોતાની વૃદ્ધિ થશે અને કયા કાર્યથી આપણું નુકસાન થવાની શક્યતાઓ છે, આ બધી વાતોનું રાજાને જ્ઞાન જરૂરી છે. તે છ ગુણોનો ઉપયોગ કરવાનું જાણે. છ ગુણ કહેતા સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વેધિભાવ અને સમાશ્રય, આ છ ગુણ છે. તેમાં શત્રુથી મેળ રાખવો, સંધિ, તેની સાથે લડાઈ કરવી, વિગ્રહ, આક્રમણ કરવું, યાન, અવસરની પ્રતીક્ષામાં બેસી રહેવું, આસન, બેધારી નીતિ બનાવવી, દ્વેધિભાવ અને બળવાન રાજાનું શરણ લેવું સમાશ્રય કહેવાય છે. આ તે છ ગુણોનો ઉપયોગ કરવાનું જાણે અને કદી કામને આધીન ન થાય. રાજા પ્રથમ પોતાના આત્માને, પછી મંત્રીઓને જીતવા, ત્યાર પછી આપણી પાસેથી ભરણ પોષણ પ્રાપ્ત કરનારા કુટુંબીજનોના અને સેવકોના હૃદય પર અધિકાર પ્રાપ્ત કરવો, ત્યાર પછી નગરવાસીઓને પોતાના ગુણોથી જીતવા, આ બધું થઈ ગયા પછી શત્રુઓ સાથે વિરોધ કરવો. જે આ બધું જાણ્યા વિના જ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે તે પોતાના આત્મા તથા મંત્રીઓ ઉપર અધિકાર ન રાખવાના કારણે શત્રુના વશમાં પડીને કષ્ટ ભોગવે છે. સંસ્કૃતમાં તે શ્લોકો આ પ્રમાણે છે, વત્સ્ય રાજ્ય અભિષિક્તેન પ્રજા રંજન માદિતઃ કર્તવ્યમ વિરોધેન સ્વધર્મસ્ય મહિભૃતા વ્યસનાની પરિત્યજ્ય સપ્ત મૂલહરાણી વે આત્મા રિપુભ્યઃ શરભ્યો બહિર્મંત્ર વિનિર્ગમાત્. અષ્ટધા નાશમ આપનોતિ સ્વવક્રાંત શનનંદનાદ્યથા તથા રાજાપ્યસંદિગ્ધમ બહિર્મંત્ર વિનિર્ગમાત્. દૃષ્ટા દૃષ્ટસ્વ જાની યાદ માત્યાન રીદોષતઃ ચરેશ્વરાસ્થા શત્રોર અન્વેષ્ટવ્યાયઃ પ્રયત્નતઃ વિશ્વાસો નત ન તુ કર્તવ્યો રાજ્ઞા મિત્રાપ્ત બંધુષુ કાર્યયોગાદ મિત્રે અપિ વિશ્વસીત નરાધિપઃ સ્થાન વૃદ્ધિ ક્ષયજ્ઞેન શૈવ ષડ ગુણા વિદિતાત્મના ભવિતવ્યમ નરેન્દ્રેણ ન કામ વશવર્તિના પ્રાગાત્મા મંત્રણશ્વે તતો ભૃત્યા મહાભૃતા જેયાશ્વંતરંતરમ જેયાશ वानन्तरं पौरा विरुध्येत ततो अरिभिः यस्त्वे यस्त्वेतान विजित्येय त्येव वेरिणो विजिगीषते सो जितात्मा जितात्मात्यः शत्रुवर्गेण बाध्यते। सत्यम अध्याय अध्ययन चौथी अग्यार श्लोक संख्या। तेथी बेटा, पृथ्वीनु पालन करनारा राजाए प्रथम काम वगैरह शत्रुओने जीतवानी चेष्टा करवी जोईए। तेमने जीतनारो विजय अवश्य थाय छे। जे राजा पोताना वशमां थई गयो ते तो नष्ट थई जाय छे। काम क्रोध लोभ मद मान अने हर्ष आ राजाना विनाशक छे। राजा पांडु कामासक्त होवाथी मराई गया अने अनुराध क्रोधना कारणे ज पोताना पुत्रने गुमावी बैठा। आथी राजाए काम अने क्रोधथी दूर रहेवू। राजा पुरुरवा लोभथी मराई गया अने राजा वेन अने मदना कारणे ज ब्राह्मणोए मारी नाख्या। अनायुषना पुत्रने मानना कारणे प्राण खोवा पड़िया अने पुरंजयनु मृत्यु हर्षना कारणे थयो। परंतु महात्मा मरुते आ बधाने जीती लीधा हता, तेथी तेओ संपूर्ण विश्व पर विजयी थया। आथी राजाए आ बधा दोषोनो त्याग करो। ते कागड़ो कोयल भमरो हरण साप मोर हंस अने मरघा तथा लोढ़ानी जेम व्यवहारथी शिक्षण ग्रहण करे। तात्पर्य ए छे के राजा कागड़ानी जेम आळस रहित अने सावधान रहे। जे कोयल पोताना ईंडानुं कागड़ा पासे पालन करावे छे, तेम राजा पण बीजाओ पासे पोतानुं कार्य सिद्ध करे छे। ते भमराओ जेवो रसग्राही अने मृगनी जेम सदा सावधान रहे। जेम साप मोटी मोटी फणाओ काढीने बीजाओने बीवडावे छे अने देड़काने धीरेथी गळी जाय छे, तेज प्रमाणे राजा बीजाओ पर आतंक जमावी राखे ने ओचिंतु आक्रमण करीने शत्रुने पोताने आधीन करी ले छे। जेम मोर पोताने समेटी लीधेली पाखोने क्यारेक क्यारेक फैलावे छे, तेज प्रमाणे राजा पण समय अनुसार पोताना सैन्य अने बळोनो विस्तार करे छे। ते हंसोनी जेम नीरशीरनो विवेक करनारो गुणग्राही होय, मूंगाओनी जेम रात बाकी होय त्यारे शयनथी उठीने कर्तव्यनो विचार करे अने लोढ़ानी जेम क्षत्रियो माटे अभेद थाय तथा कर्तव्य पालन में कठोर थाय। राजा पोताना शत्रु साथे घुवड़ जेवो वर्ताव करे। जेम घुवड़ पक्षी रात्रे सूतेला कागड़ा उपर चुपचाप आक्रमण करे छे, तेज प्रमाणे राजा शत्रुनी असावधान दशा में ज तेना पर आक्रमण करे तथा यथा समय कीड़ीनी माफक चेष्टा करे, अर्थात धीरे धीरे आवश्यक वस्तुओनो संग्रह करतो रहे। श्लोक में ते आ प्रमाणे छे। तस्मात् कामादयः पूर्वं जेयाः पुत्रमहि भुजा तज्जये हि जयो अवश्यं राजा नश्यति तेर्जितः कामः क्रोधस्व लोभस्व मदो मानस्तथैव च हर्षस्व शत्रवो हेते विनाशाहे महि भृतां काम प्रसक्तम् आत्मानं स्मृत्वा पाण्डुं निपातितं निवर्तये तथा क्रोधादनुराद हतात्मजं हतमेलं तथा लोभान् मदाद्वेन द्विजेर्हतं मानादनायुषः पुत्रं हतं हर्षात् पुरंजयं अभिजितेर्जितं सर्वं मरुतेन महात्मना स्मृत्वा विवर्जये देतान् दोषान् स्वयान् महीपतिः को काक कोकिल भृंगणां मृग व्याल शिखंडिनां हंस कुकुट लोहानां शिक्षेत चरितं नृपः कौशिकस्य क्रियां कुर्याद् विपक्षे मनुजेश्वरः चेष्टां पिपीलिकानां च काले भूयः प्रदेशयेत। 27 अध्याय ना 12 થી 18 श्लोक संख्या। राजाए अग्निना तणखा तथा शिमळाना बीज पासेथी कर्तव्यनी शिक्षा लेवी जोईए। जेम अग्निनो नानो तणखो मोटा मोटा वनोने बाळी नाखवानी शक्ति धरावे छे, तेज प्रमाणे नानो शत्रु पण जो दबाववामां न आवे तो बहु मोटू नुकसान करी शके छे। जेम नानकडू शिमळानो बीज एक महान वृक्ष रूपे परिणित थाय छे, तेज प्रमाणे नानो शत्रु पण समय आवीए अत्यंत प्रबळ थई जाय छे। तेथी दुर्बल अवस्थामां ज तेने उखाड़ीने फेंकी देवो जोईए। जेम चंद्रमा अने चंद्रमा अने सूर्य पोताना किरणों ने सर्वत्र समान रूपे पसार करे छे, તે જ પ્રમાણે નીતિને માટે રાજાએ પણ સમસ્ત પ્રજા ઉપર સમાન ભાવ રાખવો જોઈએ. વૈશ્યા, કમળ, સરભ, સુળી, ગર્ભિણી સ્ત્રીના સ્તન તથા ગોવાળની સ્ત્રી પાસેથી પણ રાજાએ બુદ્ધિ લેવી જોઈએ. રાજા વેશ્યાની જેમ બધાને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરે, કમળના ફૂલની જેમ બધાને પોતાના તરફ આકૃષ્ટ કરે, સરભની જેમ પરાક્રમી બને, સુળીની જેમ એકદમ શત્રુનો વિધ્વંસ કરે, જેમ ગર્ભવતી સ્ત્રીના સ્તનમાં ભાવિ સંતાન માટે દૂધનો સંગ્રહ થવા લાગે છે તે પ્રમાણે રાજા ભવિષ્યને માટે સંગ્રહ કરે, અને જે પ્રમાણે ગોવાળની સ્ત્રી દૂધમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ તૈયાર કરે છે, તે જ પ્રમાણે રાજાએ પણ જાત જાતની કલ્પનામાં પટુ એટલે કે દક્ષ થવું જોઈએ. તે પૃથ્વીનું પાલન કરે ત્યારે ઇન્દ્ર, સૂર્ય, યમ, ચંદ્રમા તથા વાયુ આ પાંચેના રૂપ ધારણ કરે. જેમ ઇન્દ્ર 4 મહિના વર્ષા કરીને પૃથ્વી પર રહેનારા પ્રાણીઓને તૃપ્ત કરે છે, તે જ પ્રમાણે રાજા દાન દ્વારા પ્રજાજનોને સંતુષ્ટ કરે. જેમ સૂર્ય 8 મહિના સુધી પોતાના કિરણોથી પૃથ્વીનું જળ શોષતા રહે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ ઉપાયોથી ધીરે ધીરે કર વગેરેનો સંગ્રહ કરે. જેમ યમરાજ સમય આવે ત્યારે પ્રિય અપ્રિય દરેકને મૃત્યુના પાસમાં બાંધે છે, તે જ પ્રમાણે રાજા પણ પ્રિય અપ્રિય તથા સાધુ અને દુષ્ટ પ્રત્યે સમાન ભાવે રાજનીતિનો પ્રયોગ કરે. જેમ પૂર્ણ ચંદ્રમા જોઈને બધા મનુષ્ય પ્રસન્ન થાય છે, તે જ પ્રમાણે જે રાજા પ્રત્યે સમસ્ત પ્રજાને સમાન રીતે સંતોષ થાય તે જ શ્રેષ્ઠ અને ચંદ્રમાના વ્રતનું પાલન કરનારો છે. જેમ વાયુગુપ્ત રૂપે સમસ્ત પ્રાણીઓની અંદર સંચાર વકરે છે, તે જ પ્રમાણે રાજ પણ ગુપ્તચર દ્વારા પૂર્વવાસીઓ, મંત્રીઓ તથા બંધુ બાંધવોના મનનો ભાવ જાણવાની ચેષ્ટા કરે છે. શ્લોકમાં આ પ્રમાણે છે, જ્ઞેયાગ્નિ વિસ્ફુલિંગનામ બીજચેષ્ટા ચ સાલમલેહી ચંદ્ર સૂર્ય સ્વરૂપેણ નિત્યર્થે પૃથ્વીક્ષિતા બંધકી પદ્મ સરભ સુલિકા ગુણવિરી સ્તનાત પ્રજ્ઞાન રૂપેણ ચાદેયા તથા ગોપાલ યોષિતઃ સક્રાર્ય કય સોમાનામ તદ્વદ વાયોર્મહિપતિ રૂપાણી પંચકુર્વિત મહિપાલન કર્મણી યથેન્દ્ર સ્વતુરો માસાન તોયોત્સર્ગેણ ભુગતમ આપ્યામયેત તથા લોકમ પરિહારેરી મહિપતિ માસા નષ્ટો યથા સૂર્યસ્તોયમ હરતિ રશ્મિભિઃ સૂક્ષ્મેણેહે વાભ્યુપાયેન તથા શુલ્કાદિકમ નૃપઃ યથા યમઃ પ્રિયદ્રશ્યો પ્રાપ્તકાલે નિયચ્છતિ તથા પ્રિયા પ્રિય રાજા દૃષ્ટાદૃષ્ટે સમો ભવેત પૂર્ણેન્દુમ આલોક્ય યથા પ્રીતિમાન જાયતે નરઃ એવમ યત્ર પ્રજાઃ સર્વા નિવૃતાસ્તચ્છ શિવ્રતમ મારુતઃ સર્વભૂતેષુ નિગુઢસ્વરતે યથા એવમ નૃપશ્વે રેચારેહિ પોરામ આત્યાદિ બંધુષુ. અધ્યાય 27મો, શ્લોક સંખ્યા 19-26. બેટા, જેના ચિત્તને બીજા લોકો લોભ કામના અથવા અર્થ ધનથી ખેંચી શકતા નથી તે રાજા સ્વર્ગલોકમાં જાય છે. જે પોતાના ધર્મથી વિચલિત થઈને કુમાર્ગ પર જનારા મૂર્ખ મનુષ્યને ફરી ધર્મમાં લગાવે છે તે રાજા સ્વર્ગમાં જાય છે. વત્સ, જેના રાજ્યમાં વર્ણધર્મ અને આશ્રમ ધર્મને નુકસાન થતું નથી તેને આ લોક અને પરલોકમાં પણ સનાતન સુખ પ્રાપ્ત થાય છે. સ્વયં દુષ્ટ બુદ્ધિ પુરુષો દ્વારા ધર્મથી વિચલિત ન થઈને એવા લોકોને પોતાના ધર્મમાં લગાવવા એ જ રાજાનું સૌથી મોટું કર્તવ્ય છે અને આ જ તેને સિદ્ધિ પ્રદાન કરનારું છે. રાજા સર્વ પ્રાણીઓનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય છે. જે યત્નપૂર્વક સારી રીતે પ્રજાનું પાલન કરનાર છે તે પ્રજાના ધર્મનો ભાગી થાય છે. જે રાજા આ પ્રમાણે ચારેય વર્ણોના રક્ષામાં તત્પર રહે છે તે સર્વત્ર સુખી થઈને વિચરે છે અને અંતમાં તેને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. શ્લોકમાં આ પ્રમાણે છે, ન લોભાદ્રવા ન કામાદ્વા નાર્થાદ્વા યસ્ય માનસમ યથા અન્યેહિ કૃષ્યતે વત્સ સ રાજા સ્વર્ગમ ઇચ્છતિ ઉત્પથ ગ્રાહીણો મૂઢાન સ્વધર્મા ચલિતો નરાન યહ કરોતિ નિજે ધર્મે स राजा स्वर्गम इच्छति वर्ण धर्मा न सिदन्ति यस्य राज्ये तथाश्रमः वत्स तस्य सुखम प्रित्य परत्रेह च शाश्वतम् एतद्राज्ञः परम कृत्य तथेतत सिद्धिकारकं स्वधर्म स्थापनं नृणां चाल्यते न कुबुद्धिभिः पालनेनैव भूतानां कृतकृत्यो महीपतिः सम्यक् पालयिता भागं धर्माश्याप्नोति यत्नः एवं यो वर्तते राजा चातुर्वर्णस्य रक्षणे स सुखी विहरत्येष शक्रेष्येति सलोकताम् 27 अध्यायना 27-32 श्लोक संख्या मूल अनुक्रमणिका प्रमाणे 15 अध्याय समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।